શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 40મો સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રીહરિએ તીર્થક્ષેત્ર સિદ્ધપુરમાં બિંદુ સરોવરને વિશે વિધિપૂર્વક સ્નાન કર્યું અને પોતાના આશ્રિત ગૃહસ્થ ભક્તજનો પાસે ત્યાં રહેલા તીર્થવાસી બ્રાહ્મણોને સોનું, ચાંદી, મોતી, વસ્ત્રો, આભૂષણો, અશ્વ, ત્રાંબાના પાત્રો આદિ અનેક પ્રકારના પદાર્થો દાનમાં અપાવ્યા. તે ક્ષેત્રમાં રહેલા બ્રાહ્મણોને મનપ્રિય ચાર પ્રકારના ભોજનો જમાડી તૃપ્ત કર્યા અને અન્ય અન્નાર્થી જનોને પણ જમાડી સંતુષ્ટ કર્યા. હે રાજન, તે સિદ્ધપુર ક્ષેત્રમાં ચૈત્ર માસની પૂર્ણિમાને દિવસે મહાન ઉત્સવ ઉજવ્યો અને આ રામનવમીથી લઈ પૂર્ણિમા સુધીના મોટા ઉત્સવમાં હજારો નરનારીઓ ભેળા થયા. તે સર્વે ભક્તજનોએ તીર્થક્ષેત્રમાં કરવા યોગ્ય સમસ્ત તીર્થવિધિનું અનુષ્ઠાન કર્યું. સરસ્વતી નદીને તીરે રાત્રિના સમયે મોટી સત્સંગ સભા ભરાઈ. તે સભામાં ભગવાન શ્રીહરિ વિરાજમાન થયા અને તેની ચારે તરફ યથાયોગ્ય સ્થાને સર્વે ભક્તજનો પણ આવીને બેઠા. તે સમયે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચારે વર્ણના મનુષ્યો તેમજ બ્રહ્મચારીઓ, ગૃહસ્થો અને સર્વે ત્યાગી સંતો ભગવાન શ્રીહરિના મુખકમળ ઉપર જ પોતાના નેત્રો સ્થિર કરીને બેઠા હતા. ત્યારે તીર્થક્ષેત્રાદિ સ્થાનમાં ગુપ્તપણે નિવાસ કરીને રહેતા અધર્મને જાણતા ભગવાન શ્રીહરિએ તેનો ઉચ્છેદ કરવાની મનમાં ઈચ્છા કરી પછી ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે ભક્તજનો, હે સંતો, હે વર્ણિયો, તમે સર્વે આદરપૂર્વક મારું વચન સાંભળો. અહીં તીર્થયાત્રા કરવા આવેલા તમે સર્વે તથા અન્ય તીર્થયાત્રા કરનારા સર્વેજનોના હિતની વાત કહું છું. આ સિદ્ધપુર સર્વોત્તમ તીર્થક્ષેત્ર છે. અન્ય સર્વે તીર્થોમાં અત્યંત ઉત્તમ મનાયેલું છે, કારણ કે આ બિંદુ સરોવરને કિનારે કરદમ ઋષિએ તીવ્ર તપશ્ચર્યા કરી છે. બ્રહ્માના માનસપુત્ર તે કરદમ ઋષિએ કમલાકાંત ભગવાન શ્રી નારાયણની તપ વડે આરાધના અહીં કરી છે. તેમની આરાધનાથી પ્રસન્ન થયેલા પરમાત્મા તેમને વરદાન આપવા આ ક્ષેત્રમાં પધાર્યા અને તપથી અત્યંત કૃશ થઈ ગયેલા તે કરદમ પ્રજાપતિ પ્રત્યે પ્રેમભરી દ્રષ્ટિથી નિહાળવા લાગ્યા. અતિશય તપસ્વી કરદમ મહર્ષિનું તપ જોઈને શ્રી નારાયણ ભગવાનના નેત્રમાંથી હર્ષના અશ્રુઓના બિંદુ આ સરોવરમાં પડ્યા. તેથી આ સરોવર બિંદુ સરોવર એવા નામથી પ્રસિદ્ધિને પામ્યું. હે સંતો, હે ભક્તો, મહામુનિ ભગવાન કપિલદેવજી પણ કરદમ મહર્ષિ અને દેવહૂતિ માતા થકી આ ક્ષેત્રમાં જ પ્રગટ થયા અને માતાને સાંખ્ય જ્ઞાનનો બોધ આપ્યો. હે ભક્તજનો, સાંખ્ય જ્ઞાનનું શ્રવણ કરવાથી માતા દેવહૂતિ આ ક્ષેત્રમાં જ સિદ્ધગતિને પામ્યા હતા. તેથી આ ક્ષેત્રને વ્યાસાદિ મહર્ષિઓએ સિદ્ધપુર નામ આપ્યું છે. હે ભક્તજનો, આ પૃથ્વી પર જે જે તીર્થસ્થાનો છે તે સર્વેનું શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે સેવન કરવાથી યાત્રિક મનુષ્યોને શાસ્ત્રોક્ત યથાર્થ ફળ પ્રાપ્ત થાય છે. જેને તીર્થસ્થળમાં શ્રદ્ધા ન હોય, પાપી હોય, નાસ્તિક હોય, આપણને તીર્થનું ફળ મળશે કે નહીં એવા શંકાશીલ સ્વભાવવાળો હોય અને હેતુનિષ્ઠ હોય, અર્થાત આમ કરવાનો શું હેતુ, તેનાથી આપણને શું ફાયદો, આવા હેતુઓ પૂછનારો હોય તેઓને ક્યારેય પણ તીર્થનું ફળ પ્રાપ્ત થતું નથી. માટે હે ભક્તજનો, જે પુરુષ કામ, ક્રોધ અને લોભનો ત્યાગ કરીને તીર્થક્ષેત્રમાં પ્રવેશ કરે છે તેને તીર્થભૂમિના પ્રવેશ પછી કોઈ પણ વસ્તુ દુર્લભ રહેતી નથી અને સર્વે ફળની પ્રાપ્તિ થાય છે. જે પુરુષના હાથ, પગ, જીભ, શિશ્ન અને મન સંયમમાં હોય તથા તપ પણ સંયમવાળું હોય, અર્થાત તપમાં જરાય દંભ ન હોય અને સાત્વિક હોય, તેવા પુરુષને તીર્થયાત્રાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. હે ભક્તજનો, જે પુરુષ તીર્થમાં ક્યારેય ક્રોધ નથી કરતો, બુદ્ધિ નિર્મળ રાખે છે, પોતાનો કે પારકાનો દ્રોહ ન થાય તેવું જ હંમેશા સત્ય બોલે છે, અહિંસા, બ્રહ્મચર્ય આદિ વ્રતોમાં દ્રઢ નિષ્ઠાવાળો હોય તથા સુખ દુઃખની અનુભૂતિ મારી જેમ સર્વ જીવ પ્રાણી માત્રને થાય છે માટે મારાથી કોઈને દુઃખ ન પહોંચવું જોઈએ એવું સતત અનુસંધાન રાખતો હોય, એવા પુરુષોને જ તીર્થનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. હે ભક્તજનો, તીર્થમાં ઉપવાસ કરવો, મુંડન કરાવવું, પિંડદાન કરવા પૂર્વક શ્રાદ્ધ કરાવવું, સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવવું ને પોતાની ધન સંપત્તિને અનુસારે દાન કરવું, આ પાંચ કર્મોમાંથી મુંડન કરાવવાની બાબતે જરા વિવેક સમજી રાખવો. જેને ચાતુર્માસાદિકમાં કેશ ધારણ કરવાના વ્રત ચાલતા હોય, બ્રહ્મચારી હોય, જેના માતા પિતા હજુ જીવંત હોય તથા જેનો મુંડન કરવાનો સમય નિશ્ચિત હોય અને તે સમય પ્રાપ્ત થયો ન હોય, તેવા સંન્યાસીઓએ કે સાધુઓએ તીર્થસ્થળમાં મુંડન કરાવવું નહીં, તેમજ પતિવ્રતા સધવા નારીઓએ પણ મુંડન કરાવવું નહીં તથા 10 માસની અંદર જ ફરી તે તીર્થમાં આવવાનું થયું હોય તો પણ મુંડન કરાવવું જરૂરી નથી. તીર્થક્ષેત્રમાં જે બ્રાહ્મણો રહેતા હોય તેમને ભોજન કરાવવું અને પૂજન કરવું, પરંતુ તે તીર્થક્ષેત્રમાં રહેલા બ્રાહ્મણોની પાત્ર અપાત્રપણાની પરીક્ષા ક્યારેય પણ કરવી નહીં. જે તીર્થમાં જે દેવતા મુખ્ય હોય તેમનું પોતાની શક્તિ પ્રમાણે વસ્ત્રો, આભૂષણો, નૈવેદ્ય, પુષ્પ, ફળ, ઘી, સાકર આદિનું સીધું સામાન અર્પણ કરીને અથવા નાળિયેર મૂકીને અથવા સુવર્ણ, ચાંદી, ત્રાંબા આદિના પાત્રોનું દાન કરીને કે ધન અર્પણ કરીને અથવા ફૂલહાર અર્પણ કરીને પૂજન અવશ્ય કરવું. હે ભક્તજનો, જે પુરુષો દરિદ્ર હોય, જેમની પાસે પૈસાનો વેંત ન હોય, તેમણે તીર્થક્ષેત્રમાં વાળવું, લીપવું, જળ છાંટવું તથા સાધુસંતોની જાતે સેવા પરિચર્યા કરવી. જે કોઈ દરિદ્ર યાત્રિક આવી સેવા કરે છે તેનાથી તેને ઉપરોક્ત પૂજન કર્યાનું કે સર્વ પ્રકારનું દાન પુણ્ય કર્યાનું કે શ્રાદ્ધાદિક કર્મ કર્યાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે તેમાં કોઈ સંશય કરવો નહીં. હે ભક્તજનો, આવા પુણ્ય તીર્થોમાં જે કોઈ મનુષ્યો જે કાંઈ પણ સત્કર્મ કરે છે તેનું તેને 1000 ગણું ફળ પ્રાપ્ત થાય છે તેમાં સંશય કરવો જ નહીં. હે ભક્તજનો, જેમ તીર્થક્ષેત્રમાં કરેલું અલ્પસરખું પણ પુણ્યકર્મ દિવસે દિવસે 1000 ગણું વધે છે, તેવી જ રીતે મનુષ્યોએ અલ્પમાત્ર કરેલું પાપ પણ દિવસે દિવસે 1000 ગણું વૃદ્ધિ પામે છે. કારણ કે બીજી જગ્યાએ કરેલું પાપ તીર્થક્ષેત્રનું સેવન કરવાથી વિનાશ પામે છે, પરંતુ તીર્થક્ષેત્રમાં રહીને કરેલું પાપ વજ્રલેપ થાય છે તે પછી કોઈ પણ ઉપાયે નાશ પામતું નથી એ નક્કી છે. હે ભક્તજનો, તીર્થક્ષેત્રમાં જઈને જે પાપ કરવામાં આવે છે તે પાપની ધર્મગ્રંથોમાં કહેલા પ્રાયશ્ચિત્ત કરવાથી પણ શુદ્ધિ થતી નથી. તેથી આવા તીર્થક્ષેત્રમાં કહેલા નિયમોમાં સાવધાન રહીને વર્તવું. હે ભક્તજનો, પુરાતન બ્રાહ્મણ ઋષિઓએ શરીરથી સાધ્ય ઉપવાસાદિ વ્રતને માનુષ વ્રત કહેલું છે. હવે જે તમને કહેવા જઈ રહ્યો છું તે મનની વિશુદ્ધિને દેવવ્રત કહેલું છે. માટે તીર્થયાત્રા કરનારા મનુષ્યોએ આ બંને વ્રતનું યથાર્થ રક્ષણ કરવું. જે યાત્રિક ધનમાં લોભ રાખે છે, ચાડી ચુગલી કરી પોતાનું ખળપણું પ્રગટ કરે છે, ક્રૂર વર્તન કરે છે, મનુષ્યોને છેતરવા માટે દંભ કરે છે તથા જેનું મન વિષયાશક્તિમાં ચકચોર હોય છે તે મનુષ્ય સર્વે તીર્થોમાં સ્નાન કરે છતાં પણ પાપના મળથી રહિત થતો નથી. હે ભક્તજનો, તીર્થજળમાં સ્નાન કરી શરીર સંબંધી મળનો ત્યાગ કરવાથી કાંઈ મનનો મળ દૂર થતો નથી. માણસ જ્યારે મનમાં રહેલા દોષોનો ત્યાગ કરે છે ત્યારે જ સાચો નિર્મળ પુરુષ કહેવાય છે. પંચ વિષયોમાં અતિશય આસક્તિ એ જ મનનો મેલ છે અને પંચ વિષયોમાં અનાસક્તિ એ જ મનની સાચી નિર્મળતા કહી છે. હે ભક્તજનો, જે જે મનુષ્યોએ તીર્થક્ષેત્રોમાં પાપકર્મ કર્યા છે તે પુરુષો પિશાચ થયા છે અને સ્ત્રીઓ ડાકિની અને શાકિનીના શરીરને પામી છે. તે પિશાચાદિકને પામેલા સ્ત્રી પુરુષો તે તીર્થક્ષેત્રોમાં જ નિવાસ કરીને રહે છે અને તીર્થાટન કરવા આવતા જનોમાં રાત્રિ દિવસ દોષોના છિદ્રો જોયા કરે છે. પછી જે યાત્રિકમાં એક અલ્પ સરખો પણ દોષ જોવામાં આવે કે દોષના માર્ગે તત્ક્ષણ તેનામાં પ્રવેશ કરી જાય છે. પછી તે યાત્રિક પુરુષના મનમાં સ્ત્રી ઉપભોગની કામના જાગે છે અને સ્ત્રીના મનમાં પુરુષ ઉપભોગની કામના જાગે છે, તેમજ ધનનો લાભ ક્યાંથી પ્રાપ્ત થશે એવી વૃત્તિ જન્મે છે, જેનાથી પર પીડારૂપ હિંસાની પ્રવૃત્તિ પણ તીર્થયાત્રામાંથી જ પ્રાપ્ત થાય છે. હે ભક્તજનો, આ રીતના તીર્થક્ષેત્રમાં મોટા મોટા વિઘ્નો રહેલા છે. માટે મારા આશ્રિત સર્વજનોએ આવા તીર્થક્ષેત્રમાં આવ્યા પછી પાપકર્મ કરવાથી અત્યંત ભય પામતા રહેવું, તીર્થભૂમિમાં સ્ત્રીઓ પ્રત્યે કુદૃષ્ટિ કરવાથી, તેમનો સ્પર્શ કરવાથી, તેમની સાથે હાંસી મશ્કરી કરી વિનોદ કરવાથી વિદ્વાન પુરુષોના પણ સુકૃત નાશ પામે છે, તેમજ પુરુષો પ્રત્યે કામભાવે જોવું આદિ કુકર્મ કરવાથી સ્ત્રીઓના પણ સુકૃત નાશ પામે છે. તેથી સર્વે સ્ત્રી અને પુરુષોએ પોતાના આંખ આદિ સર્વે ઇન્દ્રિયોને નિયમમાં રાખવી. હે ભક્તજનો, મારા આશ્રિત તમો સર્વેને ક્રોધ ઉપર તો સર્વદા વિજય મેળવવો, પરંતુ તીર્થભૂમિમાં તો વિશેષપણે વિજય મેળવવો. જો ક્રોધને વશમાં ન કર્યો હોય તો તે ક્રોધ તીર્થયાત્રા કરનાર સ્ત્રી પુરુષના ઉત્તમ સુકૃતોને ભસ્મીભૂત કરી નાખે છે. બ્રાહ્મણોએ આપતકાળ પડ્યા વિના ક્યારેય પણ પ્રતિગ્રહ ન કરવો, પરંતુ વિશેષે કરીને તીર્થક્ષેત્રને વિશે તો સ્વીકાર ન જ કરવો, કારણ કે પ્રતિગ્રહ છે તે બ્રાહ્મણના તપ અને તેજનો વિનાશ કરી નાખે છે. પરંતુ આપતકાળ પડ્યો હોય ને પ્રતિગ્રહ કરવો પડે તેનો દોષ નથી. વળી તીર્થક્ષેત્રમાં વિચરણ કરતા સ્ત્રી પુરુષે અસત્ય વચન તો ક્યારેય બોલવું નહીં. પોતાનાથી પરને પીડા ઉપજે તેવા કોઈપણ જીવહિંસાના કર્મથી ભય પામવું તથા કોઈપણ પ્રકારના પાપાચરણથી સર્વ પ્રકારે ભય પામવું. હે ભક્તજનો, તીર્થયાત્રા કરતા સ્ત્રી પુરુષે સ્નાનાદિ નિત્ય કર્મ કરવું, ભગવાનની પૂજા કરવી, કથાનું શ્રવણ કરવું, ભગવાનના ગુણોનું સંકીર્તન કરવું, હંમેશા ભગવાનનું સ્મરણ કરવું તથા સાધુ બ્રાહ્મણને ભોજન દાન આદિથી સંતર્પણ કરવું, આવી અનેક શુભ ક્રિયાઓથી દિવસ નિર્ગમન કરવો, પણ વ્યર્થકાળ ગુમાવવો નહીં. હે ભક્તજનો, આ લોકમાં મનુષ્યો મેં કહી આ ઉપરોક્ત રીત પ્રમાણે જે તીર્થયાત્રા કરે છે તેને જ તીર્થયાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે, અન્યથા નહીં. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે ભક્તજનોને તીર્થયાત્રા વિશેનું ઉત્તમ શિક્ષણ આપ્યું ત્યારે તે પ્રમાણે જ વર્તી રહેલા હોવા છતાં પણ સર્વે ભક્તજનોએ વિનમ્ર ભાવે ભગવાન શ્રીહરિને કહ્યું કે હે પ્રભુ, તમે જેમ કહો છો તે પ્રમાણે જ અમે સર્વે વર્તશું. આ પ્રમાણે કહી પ્રેમથી શ્રીહરિના વચનો તત્કાળ માથે ચડાવ્યા. હે રાજન, તીર્થવિધિને જાણતા ભગવાન શ્રીહરિ ભક્તજનોની સાથે સિદ્ધપુર ક્ષેત્રમાં સમસ્ત તીર્થનો વિધિ કરીને આગળ ચાલ્યા ત્યારે માર્ગમાં ભક્તજનોને આનંદ ઉપજાવતા વિશનગર પધાર્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં શ્રીહરિ તીર્થક્ષેત્ર સિદ્ધપુરમાં પધાર્યા અને સર્વે ભક્તજનોને તીર્થવિધિનો ઉપદેશ કર્યો. એ નામે 40મો અધ્યાય પૂર્ણ થયો.